કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ અદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયતિ સમર્પયામિ. સર્વાવતારી સર્વોપરી સર્વાધીશ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુકુલ સંસ્કૃતિના પુનરોદ્ધારક સદવિદ્યા સદ્ધર્મ રક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, આજે હજારો હરિભક્તો અને લાખો જીવોના જીવન નૌકાના તારણહાર વાલાવાલા ગુરુ મહારાજ સદગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, સર્વે સંતો તથા સર્વે વહાલા હરિભક્તો સર્વેને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વિષય લેવો તો ભાઈબંધીનો, મિત્ર એસા કીજીએ જે ઢાલ સરીખા હોય, સુખ મેં પીછે પડી રહે ને દુઃખ મેં આગે હોય. ભાઈ અને ભાઈબંધમાં ફેર માત્ર એટલો જ છે કે ભાઈ એ ભાગ માગે ને ભાઈબંધ ભાગ ન માગે, પણ પોતાના ભાગનું કદાચ પોતાના મિત્રને આપવા માટે પણ ઉત્સુક થાય કે ભાઈ તું વાપરી લે ને, મારે નથી જોતું. કર્ણ અને એ દુર્યોધનની મિત્રતા પણ વખણાય છે, કારણ કે પોતે પોતે જાણતો હતો બધું જ કે આ અધર્મ છે, ને છતાંય પોતાનો મિત્ર એ બાજુ હતો એટલે અધર્મનો સાથ પણ આપ્યો. બસ ખાલી ફેર એટલો રહી ગયો કે ધર્મ અને અધર્મ જોવાનું ચૂકી ગયો, કદાચ જોયું પણ હશે પણ એને પાડવાનું ચૂકી ગયો, ધર્મ અને અધર્મનો ભેદ ભૂલી ગયો. પણ એણે પોતાના મિત્રને સાથ આપવા માટે પોતાની મુક્તિને પણ એક બાજુ મૂકી દીધી અને પોતાના મિત્રને સાથ આપ્યો. કૃષ્ણને સુદામાની મિત્રતા આપણા માટે તો જાણીતી છે ને, મુષ્ટિક તાંદુલ. હે, દરિદ્ર સુદામાએ આણી દીધા મુષ્ટિક તાંદુલ મેવા, માત્ર મુઠ્ઠી એવા તાંદુલ. એ તાંદુલથી એના એના એના ઘરના ભવનો બનાવી દીધા, એના ઘરની ઘરવખરીને સુવર્ણમાં પરિવર્તિત કરી દીધી. આ ભગવાનનો પ્રેમ મિત્રતા પ્રત્યે. બ્રહ્માનંદ સ્વામીની સખા ભક્તિ, સુરા ખાચરની સખા ભક્તિ, એ બધી આ બધી ભક્તિઓ જાણીતી છે, આ મિત્રતાના પાયાઓ છે. વાલા ગુરુ મહારાજ બહુ સારી વાત કરે છે કે દોસ્તી તારે ને એને દોસ્તાર કહેવાય, દોસ્તી તારે એને દોસ્તાર કહેવાય, દોસ્ત લાવે એને નહીં. લાવે એટલે શું? લે ને ભાઈ બે દાણા લે ને, આને દોસ્ત લાવ્યા કહેવાય. અને આવા મિત્રો ક્યારેય આપણા જીવનને સારું ના બનાવે, કદાચ હોય નથી પણ પડતી શરૂ કરે. આજે વાત એવા વ્યક્તિની કરવી છે કે એના મિત્રોને કારણે એ આ જગમાં આજે અમર થઈ ગયા છે. એવા વ્યક્તિની કરવી છે કે જેણે સોરઠનો ડંકો ગુજરાતમાં નહીં, હિન્દમાં નહીં, પણ આખી આખી દુનિયામાં વગાડ્યો છે. કદાચ આપણા ઇતિહાસકારો એ જેને ઓળખતા હશે, આપણા સુધી એના નામ નહીં પહોંચ્યા હોય. કારણ માત્ર એટલું છે કે આપણે તેને જાણવાના પ્રયાસો નથી કર્યા, કારણ કે બીજી બધી વસ્તુઓ માણવામાં ને જાણવામાં કદાચ આપણે આપણા ભાતીગણ ઇતિહાસ અને આપણા ભવ્ય ભૂતકાળને ભૂલી ગયા છીએ. ગુરુકુલના એક નાના બાળક તરીકે અને ગુરુકુલ સંસ્કૃતિના ઉગતા બીજ તરીકે આ વાતો વાગોળી વાગોળી અને તમ સુધી મૂકતા એક ગર્વની લાગણી અનુભવાય, કારણ કે આ વાતો જ્યાં સુધી આપણી આપણા હૈયામાં રહેશે ને ત્યાં સુધી આપણા માટે પોતાના જીવ ગુમાવેલા એ નરબંકાઓને પણ આનંદ થશે કે આ વ્યક્તિઓ માટે અમે અમારા જીવ ગુમાવ્યા છે. સાહેબ, વાલા વડીલો, વાલા ભક્તજનો, એ આંબરડી ગામ, આંબરડી ગામનો ગોંદરો, એ સુરજ દાદા પોતે કેસરીયો રંગ ધારણ કરીને નીચે નીચે નીચે નીચે સમુદ્રાચળમાં જ્યાં વિસ્તરતા જાય છે અને આખે આખું વાતાવરણને ગુલાબી રંગે રંગી નાખ્યું. આ બાજુ પોતે પોતાના ખેતરેથી આ ગામ તરફ આવતા એ ગોવાળો, એની ગાયોના ડગલા સંભળાય છે, ક્યાંક ક્યાંક એ ઘંટડીઓના સૂર સંભળાય છે. જાણે દીવા ટાણું, આરતી ટાણું ને ઝાલર ટાણું હાલતો હોય એવા દિવ્ય આંબરડી ગામના ગોંદરામાં આજે તો એ ગામના ગામ ધણી, એ ચારણ, એ વિહળ રાબા પોતે પોતાના ખેતરેથી બળદગાડું હાંકીને ગામ તરફ આવે છે. બળદગાડું હાંકીને ગામ તરફ આવે, સાંજનો સમય હવે ગામ તરફ આવી અને ગામની અંદર જાય. ગામમાં થોડે પહોંચ્યા ને ક્યાં તો પાછળથી કોઈ વ્યક્તિના ઘોડાના ડાબલા સંભળાણા, ઘોડાના ડાબલા સંભળાણાને દોડતો દોડતો એ વ્યક્તિ વિહળ રાબા પાસે આવી, એ વિહળ રાબા પાસે આવીને કીધું, વિહળભા, એ વિહળભા કીધું, બોલ ને, કીધું કે વિહળભા, આપણા ગામના સીમાડે ગામના ગોંદરે અમદાવાદનો બાદશાહ આવ્યો છે ને અમદાવાદના બાદશાહ આ સૌમ્યને નાનું એવું રૂડું ગામ જોઈ અને આ ગામના ગામ ધણીને મળવા માટે ઈચ્છુક છે. હે વિહળભા, તમને ગામનો ગામધણી તરીકે આજે અમદાવાદનો બાદશાહ બોલાવે છે. આ વિહળ રાબા ચારણ પોતે એ બાદશાહ બોલાવે છે. એ બાદશાહ બોલાવે છે એટલું સાંભળીને એટલે થોડી વાર તો મનમાં મૂંઝાણા કે શું હશે, પણ પછી એને જ આવનારને બળદગાડાની રાસ સોંપી દીધી ને કીધું કે તું આ ઘરે લઈ જજે, હું ફટાફટ ઘરે પહોંચું. અને પછી વિહળ પોતે ઘરે પહોંચી તૈયાર થયા ને નીચે સુરવાળ પહેર્યો છે, ઉપર કડબંધ કેડિયું બાંધી, સોનાની મૂંઢવાળી કટારને કમરે લટકાવી, આંટીયાળી પાઘડીમાં એ છોગાને શોભાવીને વિહળ રાબા પોતે કામ આમ ચારણ પોતે આમ રૂહાબદાર ચારણની જેમ તૈયાર થઈ અને ગામધણી દરબારની પેઠે મળવા માટે જાય છે. એ ઘોડો, એ રોજો ઘોડો એવો ઠમકારી બોલાવતો બોલાવતો આમ ગામમાંથી જાય અને ગામ ભણી બહાર નીકળી અને સુલતાન પાસે આવીને એઠા ઉતરા. હવે બનેલું એવું કે સુલતાનને કોકે કાન ભંભેરણી કરી કે આ ગામનો ગામધણી વિહળ રાબો ચારણ છે, પણ એને પોતાનામાં અહંકાર જાજો છે એટલે કોઈ સામે નમતો નથી. ને સુલતાને એમ કીધું કે ના, એને તો હું મારી સામે નમાવીને રહીશ. અને વિહળ રાબાએ પણ પોતે એઠા ઉતરી પોતાની તલવાર હાથમાં લઈને આમ મસ્તક નમાવ્યું છે. મસ્તક નમાવ્યું એટલે ઓલા સુલતાનની મૂછ્યામ તાવ આવી ગયો ને કીધું કે ઓલા ઈર્ષાળુ, પોતે ચારણ જ હતો જે ઈર્ષાળુ હતો, એના જ કોઈ સગાવાલામાં થતો હશે. એને કીધું કે જો આને શીશ નમાવ્યું મને, ત્યારે ઓલા એ ખાનગીમાં એમ કીધું ના, તમે એને પૂછો તો કોને શીશ નમાયું, મને શીશ નમાયું. ત્યારે વિહળ રાબાને પૂછ્યું કે તે મને શીશ નમાયું, ત્યારે વિહળભા રાબા પોતે બોલ્યા, એ સુલતાન કાં તો આ મસ્તક મારી જગદંબાઉને નમે ને કાં મારા રામને નમે, બાકી આ મસ્તક કોઈને નમે નહીં. હો આ આંબરણીનો ગામ ધણી બોલે છે, આ મસ્તક કોઈને નમે નહીં, નમવા પહેલા કાપવાનું સ્વીકારે, પણ આ મસ્તક કોઈને નમે નહીં. અને આ વાત સુલતાને સાંભળી એટલે ધુઆપુઆ થઈ ગયા કે આ વ્યક્તિ ઉઠીને મને એમ કહે છે, આ વ્યક્તિ ઉઠીને મને એમ કહે છે કે આ આ મસ્તક કોઈની સામે નમે નહીં. અને ત્યારે વિહળ રાબાને કીધું, વિહળભા સાંભળી લેજે, આ અમદાવાદ ગરાસના ગામ છે અને તું આ ગામનો ગામ ધણી છો, તારા કરતા હું હોદ્દાની રોયે અને આખા અમદાવાદ માટે સર્વાધીશ છું, ત્યારે તારું ફરજ બને છે મને મસ્તક નમાવવાનું. ત્યારે વિહળભાઈએ કીધું, ભાઈ રેવા દે, એ તો નહીં બને, આ મસ્તક નમશે તો મારી જગદંબાઓને નમશે, આ મસ્તક નમશે તો મારા રામને નમશે, બાકી આ મસ્તક નહીં નમે. હવે બન્યામાં એવું આવ્યું કે જ્યારે વિહળ રાબા ગામની બહાર નીકળતા હતા ને ત્યારે એના મિત્રો, હે પોતે 11 ચારણ અને એક બ્રાહ્મણ, આ 12 મિત્રોનું ટોળું, એના મિત્રોએ કીધું, વિહળભા તને સુલતાન બોલાવે છે. કીધું હા, કે સુલતાન હારા સમાચાર આપે તો ઠીક છે, બાકી તું તો હારા સમાચાર લાવીને જ આવજે. અને વિહળભા પોતે સુલતાનને કહી દીધું, ના એ તો નહીં બને, સુલતાને કીધું તો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ તો યુદ્ધ થશે, તમે અમારી ગરિમાને જાળવી નથી શક્યા, તમે અમારી મર્યાદાઓને જાળવી નથી શક્યા, માટે હવે યુદ્ધ થશે. અને આ યુદ્ધની વાત સાંભળીને વિહળ બાએ કહી દીધું કે વાંધો નહીં, યુદ્ધ થવા દો, મારે પણ મારા સાથીદારો છે, તો તમે કેટલા માણસો છો, મારી 5000ની સેના અને સામે તમારું શું આવે. ત્યારે વિહળ રાબા પોતે બોલ્યા છે કે મારા માત્ર 11 ભાઈબંધને 12મો હું, અમારું ખુમારી અને ખુન્નસનું હોય, અમારે તો અમારી જનેતા માટે, અમારી જન્મભૂમિને, અમારા વચનો માટે, અમારી મર્યાદાઓ માટે લડવાનું હોય, કોઈને બતાવી દેવા માટે નહીં, માટે યુદ્ધ જો તમારે જોતું હોય તો અમે તમને સામી છાતીએ યુદ્ધ આપવા માટે પણ તૈયાર છીએ. ત્યારે સુલતાન એમ બોલ્યા છે, પણ વિહળભા સામું જો સેના કેવડી છે. ત્યારે કીધું કે તમારે યુદ્ધ હકીકતમાં જોવું હોય ને તો તમારી સેનાને આદેશ કરો ને મને વચન આપો કે એમાં દારૂગોળો નહીં વાપરો, માત્ર તલવાર અને ભાલાથી યુદ્ધ ખેલશો, પછી તમને બતાવશું કે આ સોરઠ ધરા, આ સોરઠની ધરતીમાં શું તાકાત છે, હે આ સોરઠની ધરતીમાં શું તાકાત છે તમને પછી બતાવીએ, તમે એકવાર મને વચન આપો. ત્યારે વિહળભાઈએ વચન માંગ્યું છે અને સુલતાને વચન પણ આપ્યું છે કે કાલના યુદ્ધમાં એ દારૂગોળો કે બંદૂક ગોળી ના વપરાય, ભાલા અને તલવારથી યુદ્ધ થાય. અને આ બાજુ ભાલા અને તલવારથી યુદ્ધના સમાચાર આવ્યા. વિહળભા પોતે પોતાની ગોળીને પાછી વાળી અને ગામમાં આવ્યા ને મિત્રોએ પૂછ્યું, વિહળભા શું સમાચાર લેવા, ને આખે આખું વાત એ વિસ્તારથી કીધીને મિત્રોના હૈયા થન ગણી ગયા. વાહ વિહળભા, વાહ શું સમાચાર લેવો છે, આજે તો જણનારી માટે, આજે તો જેના ઉપર જમા છે એના માટે, આજે તો જેના ઉપર રેમા છે આ માન માટે લડવાનો મોકો લેવા છે, વાહ વિહળભા તને ધન્ય છે, ધન્ય છે. વિહળ રાબાએ કીધું, પણ મિત્રો આ યુદ્ધ તો મારું છે, તમે શા માટે તમારા જીવ જોખમમાં? અરે વિહળભા, આ મિત્રો તે કીધું છે, મિત્રો નથી પણ ભાઈથી વિશેષ છીએ, એકબીજાના હૃદય એકબીજા સાથે મળેલા છે, એકબીજાના હૃદય એકબીજા સાથે મળેલા છે. આમ હાથમાં ચેખો પાડીને વિહળભાના ખભે હાથ રાખી દીધો કે આ લોહી હવે તો તારા શરીરમાં પ્રવેશી ગયું વિહળભા, હવે તો આપણે એક લોહીના એક માના દીકરાઓ કહેવાઈએ. અને આ બનાવો બહેનો સાહેબ ઝવેરચંદ મેઘાણીએ પોતાની બુકમાં લખ્યું છે, સૌરાષ્ટ્રની રસધારામાં એક એક અક્ષરને સારી રીતે ટાંક્યો છે. ને અક્ષરો કઈ કેવા લેકા, નરબંકા લેડા યુદ્ધ મે કઈ જોગંદરાના ખેલતા, નરબંકા લેડામાં યુદ્ધ મે કઈ જોગંદરાના ખેલતા, પ્રાણ ટુક ટુક શીશ ટુક ટુક થાન ટુક ટુક થેરતા, પૂત કલવાર કો ધાર મે ઓર ધાર લિયો શમશીરતા, ઓ સહજાનંદ કો શેર થો, વો સહજાનંદ કો શેર થો, જબ ટૂક ગયા સબ મેટકા. અહીંયા પોતાના આનંદની વાત કરી, અહીંયા પોતાના આનંદની વાત કરી કે અંદરના આનંદનો એ સિંહ હતો, એ પોતાના આનંદનો. અને આપણા ભગવાનનું નામ પણ સહજાનંદ, સહેજે સહેજે આનંદ પ્રમાણે સાહેબ. અને આ આખી વાત એને ઇતિહાસમાં ટાંકી છે, પોતે રણનીતિઓ બનાવી છે કે માત્ર તલવાર અને ભાલાથી યુદ્ધ થવાનું છે. આખી રાત જાગી અને રણનીતિઓ બનાવી. આ બાજુ કોઈ સારો વ્યક્તિ પણ બાદશાહની આજુબાજુમાં હશે કદાચ. એમાં એવું હોય કે ઝીણી બુદ્ધિ વાળા માણસો જેટલા આપણી આજુબાજુમાં હોય એટલી આપણી બુદ્ધિ ઝીણી હોય. તમે કાતરા જોયા છે, આંબલી, આંબલી જોઈ હોય તો એના પાંદડા એકદમ ઝીણા ઝીણા ઝીણા ઝીણા હોય. એ આંબલીના પાંદડા ઝીણા ઝીણા હોય એટલે એનું ફળ આ કાયતરો પણ આમ વાંકો ને ખાંટો આવે, આમ આમ થોડીક વાર આમ તમર ચડી જાય એવો ખાંટો આવે. અને એ જ જગ્યાએ તમે કેર જોઈ લ્યો, કેળના પાંદડા જાડા ને મોટા હોય પણ એના ફળ એકદમ મીઠા હોય, એટલો જ ફેર પડે સાહેબ. આપણી સાથે સારી બુદ્ધિવાળા, મોટી બુદ્ધિવાળા માણસો છે કે ઝીણી બુદ્ધિવાળા માણસો, એટલો ફેર પડે. અને આ જ વાત એમ કોઈક સારો માણસ પણ હશે, એણે કીધું કે બાદશાહ સરકાર, આ ચારણને કોઈ દી આપણે આપણે છંછેડવા ન જોઈએ, કારણ કે ચારણ એ પોતાનો એ લોહી જો ચારણનો આપણાથી પડશે તો કદાચ આ લોક આપણને શું કહેશે. અને રહી વાત તમારી આબરૂનું, તો આપણે એવું કરીએ આપણે પાછળથી નગારા વગાડશું, એટલે એ ગામની બહારથી બહાર નીકળીને યુદ્ધ કરવા આવે એટલે આપણે કહી દેવાનું કે તમે તમને પીઠ બતાવી, હે તમે તમને પીઠ બતાવી, એવું કહી દે, આપણે એવું કહી દઈએ એટલે તમારું સન્માનનું સન્માન રહી જાય અને આપણું યુદ્ધ પણ ન કરવું પડે. આ વાત બાદશાહને ગમી, ખોટું હું યુદ્ધ લડાવું, બાદશાહ થોડો ઘણો સારો હશે. પણ એમાં શું હોય કે પોતાનો કદાચ વાક ન હોય પણ પોતાની આજુબાજુવાળા વ્યક્તિઓ કાનમાં એ પ્રકારનું કંઈક તેલ નાખે ને, એ પ્રકારનું કંઈક ઝેર નાખે કે કદાચ આપણે ન કરવું હે એ વસ્તુ પણ થઈ જતી હોય. અને આ વખતે આ વિહળભા પોતાની એ પોતાની રણનીતિઓ બનાવી છે. આ બાજુ બાદશાહે પણ એને નીચા નમાવવા માટે એક યુક્તિ વિચારી. સવારનો પહોર થયો, એ મસ્તકમાં તિલક કર્યા છે ને આજે વિહળભાઈએ પોતાના બધા જ ભાઈબંધો, એમાં એક તેજવો હોયરો, આ એક બહારગામ ગયેલો, એટલે 11 ભાઈબંધો, એક વિહળભાને પોતાના 10 ભાઈબંધો, આ બધા ભેગા થઈને કીધું કે ઇતિહાસમાં કોઈ મૃત્યુ માટે કોઈને સ્વર્ગમાં જવું હોય તો કોઈ કદાચ ભેરવા પર્વત પર, ગિરનાર પર્વત પરથી એઠા પડે છે, કોઈ કદાચ એ સરકતા અગ્નિકુંડમાં પોતાની જાતને હોમી દે છે, અલગ અલગ અલગ અલગ ઘણી રીતે પોતાની પોતાનો જીવનો પોતાના જીવને પૂરો કરે છે સ્વર્ગમાં જીવવા માટે, સ્વર્ગની કેળીએ ચડવા માટે. પણ એમાંથી એક બીજો રસ્તો પણ છે કે કુંડાળે મરણ કરવું, એક કુંડાળું દોરીને જ્યારે એમાં મરીએ ત્યારે એ કુંડાળાની અંદર પોતે મરવું, એવો એક પણ એમાંથી એક ઉપાય છે સ્વર્ગમાં જવાનો, ત્યારે આપણે કુંડાળે મરણ કરશું. હવે આ એટલું એટલા માટે અઘરું હતું, કુંડાળે મરણ એટલા માટે અઘરું હતું કે કુંડાળું દોરી દીધું, ભગવાનને શી, ભગવાન કોણ જાણે ક્યારે મોત આવી જાય ભાઈ. લગ્નનું ટાણું એક દિન આવશે જીવરાજા, જાન તારી જબરી જોડાવશે, ચાર શિફળ તારી પાલખીએ બાંધશે ને અમંગળ મંગળિયા વર્તાવશે. ક્યારે મૃત્યુ આવે કોણ જાણે, કાંઈ નક્કી નથી. એટલે એ મૃત્યુ આવી જાય ને ત્યારે કદાચ એ સર્કલમાં ન પહોંચાય, એ વર્તુળમાં ન પહોંચાય તો એટલા માટે અઘરું. પણ વિહળ રાબાએ કીધું આપણે તો કુંડાળે મરણ કરવું છે, એ કુંડાળા ચિત્રાણા છે. અને જ્યાં આજ તો વિહળ રાબાને પોતાના ઘોડા ઉપર ચડે, ક્યાં તો એક નાની એવી રબારીની દીકરી આવી છે. રબારીની દીકરી આવી અને વિહળ રાબાને પગે લાગીને કીધું, હે બાપ રાજવી, તું તારી પ્રજા માટે અને આંબરડી ગામ માટે યુદ્ધમાં ઉતરે છે ને, તારી પ્રજા અને આંબરડી ગામ માટે તો યુદ્ધમાં ઉતરે છે, ત્યારે વિહળભા મારી એક અંતિમ ઈચ્છા પૂરી નહીં કર, બોલે ને જગદંબા, બોલે ને દીકરી, નાની એવી દીકરી, માથે હાથ ફેરવીને કીધું બોલે ને બેટા. ત્યારે જગદંબાએ કીધું, નાની એવી ચારણની દીકરી, રબારીની દીકરી, કીધું કે છેલ્લું મારા હાથનું પાણી તમે અગિયારે અગિયાર ભાઈ બંધ પીવો એવી મારી ઈચ્છા છે. અને કહી દીધું હકીકતમાં અગિયારે અગિયાર ભાઈ બંધ એને એની છેલ્લું પાણી પીએ. વિહળભાઈએ આશીર્વાદ આપે કે હા તારી ઈચ્છા પ્રમાણે થશે, તું કેમ થશે, અગિયાર અગિયાર ભાઈ બંધ તારા હાથથી છેલ્લું પાણી પીશું. આવી વાત કરી અને પછી વિહળ ભા પોતાના ઘોડા ઉપર પલાણ્યા અને નગારાના જોરદાર અવાજ પાછળથી કર્યા. એને પાછળથી યા હોમ આક્રમણ એવા અવાજો કર્યા. પાછળથી આક્રમણના અવાજો થયા અને હજી તો ઘોડાના ડાબા આગળ માંડવા જાય ક્યાં વિહળ રાબાએ પોતે પોતાના મિત્રોને રોકી લીધા કે ઉભા રહેજો મિત્રો, આમાં મને તો કંઈક ષડયંત્ર દેખાય છે, મને તો આમાં કંઈક અજુગતું દેખાય છે. કીધું શું અજુગતું છે વિહળભા? અજુગતું છે પાછળથી અવાજ આવે છે અને આપણે આગળથી ફરીને જશું તો એને એમ થશે કે પીઠ બતાવી માટે યુદ્ધ નહીં કરે પણ આપણી ઇજ્જત આપણી આબરૂ એ સચવાશે નહીં, તો શું કરીએ? ત્યારે વિહળભાઈએ કીધું કે આપણે પાછળની દીવાલ તોડીને યુદ્ધ કરવા જવું, બાકી એની સામી છાતે યુદ્ધ દેવું હોય તો પાકું છે, આપણા માનને કઈ રીતે હાનિ પહોંચાડી શકે. અને નરબંકાએ ગામની પાછળની દીવાલ, ઓલા બધે તો નગારા વગાડતા ખુશ હતા કે હાલો યુદ્ધ તો કંઈ થવાનું નથી, પણ આ નરબંકાએ ગામની પાછળની દીવાલ તોડી અને એમાંથી ઘોડાના વછોટ આવ્યા છે. અને સામે જ્યારે ઓલા બાદશાહે જોયું ત્યારે એને થઈ ગયું ઓહો, ત્યાગ તો આને કહેવાય સાહેબ. પોતાના માન માટે, પોતાના એ સન્માન માટે પોતાના જીવને એક બાજુ મૂકીને લડનારા નરબંકાઓ આ સૌરાષ્ટ્રની ભૂમિમાં પાયકા છે. વાલા ભક્તજનો, વાલા હરિભક્તો, આજની આ વાત કંઈક એટલા માટે અલૌકિક છે કે એ ધારતને તો પોતાના જીવને બચાવી શકે છે, પણ નહીં, એ બચાવવા માટે નહીં પણ પોતાનું માન, પોતાનું સ્વાભિમાન, પૃથ્વી પ્રત્યેનું પોતાનો આમ કહેવાય ને કે એક જુસ્સો કે અમે માત્ર અમારા ભગવાનની સમક્ષ નમીએ, બીજા કોઈને નમીએ નહીં. અને આ જુસ્સાને લઈ અને એણે પોતે શહીદી વહોરી છે. દિવાલ તોડીને જ્યારે સામે ગયા અને અને આમ નગારાના ધણછૂટ વાગતા હતા અને ત્યારે આક્રમણ બોલાણું, એ યુદ્ધની સ્થિતિઓ એવી બિહામણી યુદ્ધની સ્થિતિઓ બની છે. હે, એવું બિહામણું યુદ્ધ થયું છે. બિહામણું યુદ્ધ તો કેવું, સામે 5000ની સેનાને આ બાજુ માત્ર 11 નરબંકાઓ, માત્ર 11 પોતાની માં, પોતાની માતૃભૂમિ, પોતાના ગામની ને પોતાના માનની રક્ષાને કાજે મરવા વાળા સૈનિકો, માત્ર 11 જણાને સામે 5000નું એ ભૌતિક સૈન્ય. છતાં પણ યુદ્ધ થયું હોય, અમદાવાદના બાદશાહે હુકમ કર્યા અને આ બાજુથી આ 11 નળબંકાઓ, 11 લડવૈયાઓ પોતે પોતાના હાથમાં તલવાર લઈને બાકાજીકી બોલાવવા માંડ્યા છે. સામે આવતા એક એકના ત્રણના માથા ઝાટકી નાખે આવી તલવારના ઘા લાગે છે. અને આ બાજુ યુદ્ધની આમ આંબરડીના પાદરની ભૂમિ, એમાં જ્યાં લોહી પડે ને ક્યાં લોહી ચુહાઈ જાય તરત એ સૈનિકોના લોહી, સામેવાળા સૈનિકોના લોહીથી એ પાદર આખું લાલ બન્યું છે. એક એક વ્યક્તિ 50-50 વ્યક્તિના માથા વાઢીને પછી ઘાયલ થયા. એવું યુદ્ધ આપ્યું, એવું જોરદાર યુદ્ધ આપ્યું. સામે વાળા ઘોડા ઉપર ચડીને સામે આવે ને ક્યાં તો ઘોડે હોતા તલવારથી આમ આમ એવો ઝાટકો મારે કે ઘોડો આગળ જઈને પડે અને વ્યક્તિ તલવારમાં એમ અટકાઈ રહે. ઈ હાચું ઘી અને હાચા વલાની તાકાત હતી. એક એક તાહણી કાચું ઘી પીવાની તાકાત ત્યારે હતી સાહેબ. અને અત્યારે જાય તો સવારે પ્રોબ્લેમ થઈ જાય. આ એવી તાકાતો હતી. હે, તાહણી એક ભરીને કાચું ઘી પચાવી જતા અને એને આ મુગલ સૈનિકોને આમ એક હાથે ઝાટકી નાખવામાં વાર ન લાગે. સમજ્યા? મુગલ સૈનિકોને એક હાથે ઝાટકી નાખવામાં વાર ન લાગે અને એ ચારણોએ પોતાની તાકાત બતાવી. એવું જોરદાર યુદ્ધ થયું, જોરદાર યુદ્ધ થયું. એમાં બનામાં એવું કે એનો વિહળ રાબાનો એક પાછો ભાઈ હતો લક્ષ્મણ. યુદ્ધમાં એ પણ આવ્યો હતો પણ પરિવારના કંઈક ક્લેશ માટે એને અંદર બેને બનતું નહીં, બે એકબીજા સાથે બોલતા નહીં. હવે આ યુદ્ધ થયું એમાં બહુ બધાને માર્યા પછી લક્ષ્મણના એક પગમાં કોકે તલવાર મારી દીધી ને પગ એ ગોઠણથી નોખો થઈ ગયો. હવે પગ ગોઠણથી નોખો થઈ ગયો ને એટલે લક્ષ્મણ એક કાખમાં પગ નાખે અને બીજા હાથથી તલવાર લઈને બાકાજીકી બોલાવે. એવું જોરદાર યુદ્ધ આપે અને કેટલા બધાને આવી રીતે લંગડી લેતો લેતો માર્યા. અને પછી વિહળભાને કીધું, વિહળભા સામું તો જો, મારા બાપ, તારા માટે, તારા સન્માન અને આંબરડી ગામ માટે આવી રીતે યુદ્ધ કરું, હવે તો મારી સાથે બે મીઠા બેન બોલી દે. ત્યારે વિહળ રાબાએ કીધું, લક્ષ્મણ તું વિહળભાનો લક્ષ્મણ નહીં, તું તો રામનો લક્ષ્મણ છો, તારા તો કરું એટલા વખાણ ઓછા છે, પણ તારા વખાણ નહીં કરું, વખાણ તોલા બ્રાહ્મણના કરીશ. હે, વખાણ તોલા બ્રાહ્મણના કરીશ કે જેણે આ જીવન મંદિરમાં આરતી ઉતારી અને ટંકોરી વગાડી છે, શણગાર પૂર્યા છે, એ બ્રાહ્મણ આજે તો પોતાના આંતરડા બહાર નીકળી ગયા, એ આંતરડાને આમ ગળે આંટી લઈને પોતે યુદ્ધ કરે છે. આ બ્રાહ્મણના દીકરાને ધન્યવાદ દેવા છે. ને હકીકતમાં એ દ્રશ્ય એવું હતું, એ બ્રાહ્મણનો દીકરો પોતે બે હાથમાં તલવાર હતી, એક હાથની તલવાર આમ ઘા કરી, એ આંતરડાની આંટીઓ વળી, એ ગળે આમ આંટીઓ હાડતો જાય, પોતાનું પેટ હાંચવતો જાય, ને બીજા હાથે બાકાજી કી બોલાવતો જાય. ખબર હતી કે હવે મરવાનું છે, હે, ખબર હતી કે હવે મરવાનું છે, પણ કેમ પોતાના સન્માન, પોતાની મિત્રતાને અમર બનાવીને મરવા માટે સર્વદાને માટે તત્પર એવા નરબંકાઓએ આજે પોતાના વિનાશને પછી નોતરો, પેલા તો પોતાના પુણ્યને સર્વોપરિ કરી લીધા અને એવું જોરદાર યુદ્ધ આપ્યું. ઓલા બાદશાહને એમ થઈ ગયું કે હમણાં મારી સેનાનું કચ્છર ગાણ વાળી દેશે, મારી બાજુમાં પહોંચતા હવે આ લોકોને વાર લાગે એમ નથી, મારી બાજુમાં પહોંચતા હવે આ લોકોને વાર લાગે એમ નથી. અને એને એના ખુદા યાદ આવી ગયા, એની રીતે એનું બોલવા માંડ્યા અને એને ભગવાનને, એના ભગવાનને યાદ કરવા માંડ્યા. પણ આ બાજુ તો નરબંકાઓ પોતે પોતાની ચારણી જોગમાયાની એ જય જયકાર કરીને યુદ્ધ કરતા હતા. એ બ્રાહ્મણ હોય, કોકના હાથના ચિથરા ઉડી ગયા, કોક એક હાથે લડતા હોય, એ નરબંકાઓ એવા યુદ્ધ આપ્યા. આ બાજુ વિહળ રાબા પોતાના શરીર ઉપર ખૂબ ઘાવ લાગ્યા છે, છતાંય એવી તલવાર ફેરવતા ફેરવતા આગળ ગયા, એવી તલવાર ફેરવતા ફેરવતા આગળ ગયા કે બસ માત્ર 3-4 ફૂટ એ બાદશાહનો હાથી આઘો રહી ગયો. અને બાદશાહને એમ થયું કે બસ હવે મારું આવી બન્યું, હવે મારું મોત પાકું. બાદશાહને એમ થઈ ગયું કે હવે મારું મોત પાકું, મારું હવે આવી બન્યું. એટલે બાદશાહે પોતાનો હાથી ફેરવીને ફટાફટ આમ રવાના થવા માંડ્યા. વિહળ રાબાએ બાદશાહને પડતો મૂક્યો અને બીજી સેનાને ધમરોડી નાખ્યો, બધી સેનાને પૂરી કરી નાખીને છેલ્લે પોતાના શરીરમાંથી લોહીના એવા તાંતણા બહાર વહેતા હતા કે હવે કદાચ જીવવું એ મરવા કરતાં અઘરું લાગવા માંડ્યું. અને પછી બધું જ પૂરું કરી અને હજી તો 100-1 જણા કદાચ ક્યાંક બાકી હશે, સંતાયેલા હશે. આ વિહળ રાબાએ શાંતિનો હજી તો શ્વાસ લીધો ન લીધો, ત્યાં તો પાછળથી હવે ઓલો કાયર બાદશાહ પોતાની અસલી પોતાની હેસિયત બતાવવા માંડ્યો અને પોતે બંદૂકથી ફાયરિંગ ચાલુ કર્યું. આ ફાયરિંગ ચાલુ કર્યું, પોતે ગોળો દારૂ ગોળો વાપરવાની ના પાડી હતી, પોતે પોતાનું વચન આપ્યું હતું, પણ છતાંય એ લોકોને વચન પાડવાનું શું હોય. બાકી ભારતમાં તો રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય, આવી રીતિઓ હતી. અને ત્યારે યુદ્ધમાં પણ યુદ્ધના નિયમો વપરાતા, પણ એણે બધા નિયમોને પોતે બાજુ પર મૂકી દીધા છે, બધા નિયમોને પોતે બાજુ ઉપર મૂકી અને યુદ્ધ આપ્યું છે સાહેબ. અને છેલ્લે દારૂ ગોળો વાપર્યો એટલે જેમ આવે એમ ફાયર થવા માંડ્યું અને ઓલા વિહળ રાબાને બધા જ મિત્રોને જ્યાં ત્યાં ગોળીઓ લાગવા માંડી. એટલે ઘોડાને સંભાળીને કુંડાળે મરણ કરવું હતું, ત્યારે શરીર સાથે જેમ આવે એમ થોડા થોડું લઈ અને કુંડાળા ભણી જવા માંડ્યા. ઓલી રબારીની દીકરી ત્યાં કુંડાળાને ખૂણે પથ્થરો મૂકીને માથે બેઠી હતી કે હમણાં કોઈ આવે ને એને મારા હાથનું છેલ્લું પાણી પાય ને મારા જીવનને ધન્ય બનાવું. અરે એ આવતા હતા ને કુંડાળા, રબારીની દીકરીએ કીધું છે ને, ઇતિહાસમાં લખાયેલું છે કે કોકનો પગ હાથમાં હતો, કોકની આંતરડું હાથમાં હતી, કોકની આંખી છેટ છાતીએ સુધી લબડતી હતી, હે, કોકનું ગળું નહોતું હાથમાં નાખીને, કંઠ હાથમાં નાખીને માત્ર ધડ આયેલું આવતું હતું સાહેબ. આ બધી વસ્તુઓ ઇતિહાસમાં લખેલી છે અને હકીકત છે, કેવા કહેવાની વાત નથી, પણ આ ભાતીગણ ઇતિહાસને યાદ કરવાની વાત છે કે ખાલી મિત્રતા, હે, મારા મિત્રના માનની રક્ષાએ મિત્રતાના વાદાને કરીને આજે મિત્ર માટે યા હોમ થઈ ગયા અને ભાઈ બંધી કહેવાય. ક્યારે એને પોતાના વિશે વિચાર્યું જ નહીં, એને પોતાના વિશે ના વિચાર્યું કે શું થઈ ગયું, શું થશે અમારા પરિવારનું, કાંઈ વિચાર્યું નહીં, બસ મિત્રતાને અર્થે પોતાનો જીવ આપી દીધો. અને પછી એ નરબંકાઓ ધીમે ધીમે કરતા એ કુંડાળામાં ગયા, એ ધૂળના ઓશિકા કરીને ત્યાં મસ્તક ઉપર આમ રાખી અને પોતે સૂઈ ગયા. આ રબારીની દીકરીએ છેલ્લું પાણી પીધું, પાયું અને પાણી કંઠમાં ધીમે ધીમે ઉતારી અને સૂઈ ગયા. અને ત્યારે ઓલો બાદશાહ અને એની સાથે જે ઓલો બીજો ચારણ હતો કે જેને કામ કાન ભંભેરણી કરતો હતો, એ આ વિહળ રાબા ને વગેરે ચારણો જ્યાં સૂતા હતા એની પાસે આવીને ભાલાની અણીથી આ મડાડીને કીધું, આ વિહળ રાબા છે બાદશાહ, આ વિહળ રાબા છે ને એ જોવાનું નહીં ને ઓલી ચારણની ઓલી રબારીની જોગમાં એ શ્રાપ આપ્યો કે તું અત્યારે મારા વિહળ ભાના શરીરમાં ભાલાની અણી અડાળે ને જા, મારો એક વર્ષનો ઘોડિયામાં હું તો વાહ્યાંગ તને ભાલાથી કાણા પારી પાડીને મારશે. હે, તને ભાલાથી કાણા પાડી પાડીને મારશે. આ વાહ્યાંગ એટલે બીજું કોઈ નહીં, આ વાહ્યાંગ એટલે વિહળ રાબાનો માત્ર એક વર્ષનો ઘોડિયામાં સૂતો દીકરો. અને આ વાહ્યાંગ હકીકત એવું બન્યું કે 18 વર્ષનો વાહ્યાંગ થયો ત્યારે અમદાવાદની ભર બજારમાં આ એનો જે દ્વેષી હતો, આ એનો દુશ્મન હતો, એને ભર બજારમાં લાવી અને ભાલા મારી મારી અને 12 ભાલા મારીને એનું મોત કર્યું. સાહેબ, અમદાવાદની ભર બજારમાં ઓલી રબારીની દીકરીએ જે કીધું હતું કે તને તો અમદાવાદની ભર બજારમાં ભાલાની અણીએ મારો વિહળ મારો મારશે, મારો વાહ્યાંગ તને મારશે, અને માર્યો. હકીકતમાં માર્યો. આ બાપ પ્રત્યે પોતાનું ફરજ અદા કર્યો, પોતાનો ફરજ અદા કર્યો. આ નરબંકાઓની શૌર્ય ગાથાઓ આપણા ઇતિહાસમાં એ વાતે કંઈક અક્ષરે લખેલી છે કે કદાચ ક્યારેય ભૂલાય એવી નથી. અને પછી એ રબારીની દીકરીએ ગામના બધા જ લોકોને બોલાવી અને આ બધાના શબને ધીરી રીતે એ શૈયા ઉપર પધરાવ્યા અને એક મોટી ચિતા ખડકીને બધાને એક સાથે અગ્નિદાહ આપ્યો છે. બધા મિત્રો એક સાથે સ્વર્ગની વાટે સીધા આવતા હતા. અગ્નિદાહ આપીને બધા બહુ રેડ્યા છે કે નરબંકાઓ આપણા આંબરડી ગામ માટે મેર્યા છે. અને નરબંકાઓના અંતિમ સંસ્કાર હાલતા હતા ત્યારે એનો એક મિત્ર તેજવો હોરો એ એક બાકી રહી ગયો હતો, એટલે એ ગામ પરોણે ગયો હતો. ત્યાંથી ફટાફટ ગોળી દોડાવતા, ઓહો મારા આંબરડીમાં આવું ધીંગાણું થઈ ગયું, અત્યાર સુધી સાંભળ્યું એ બરોબર છે પણ હવે સાંભળજો, મારા આંબરડીમાં આવું થઈ ગયું. એટલે એને પોતાનો ઘોડો એ જ કુંડાળામાં ઉભો રાખ્યો કે જે કુંડાળામાં પોતે તેજવો હરો ને બધા સૂતા હતા, અને એ જ કુંડાળાની એક જેટી કુંડાળામાં અડધું ને અડધું બાર એવી રીતે જ સીતા ખડકાણી હતી. અને તેજવા હોરાએ કીધું, ભાઈ મારે તો મારા મિત્રો સાથે જવું જોઈએ, હો સ્વર્ગની વાટે સીધા હોવું જોઈએ, કારણ કે એને જન્મ મરમના કોડ અમે હારે લીધા હતા. ત્યારે કીધું પણ હવે તો મરતો થોડા સ્વર્ગની વાટે જાય, તો ગઈ કાલે ધામમાં વયા ગયા, સ્વર્ગમાં વયા ગયા, હવે સ્વર્ગની વાટ તને ના મળે. ત્યારે તેજવા હોરો પોતાના હાથમાં એક રુદ્રાક્ષની માળા પહેરતા, એ રુદ્રાક્ષની માળા કાઢીને કીધું, આ માળા ફેરવતો હું અત્યારે મારા મિત્રોની ચિતામાં બળી જાઉં છું, માળા ફેરવતો મારા મિત્રની ચિતામાં બળી જાઉં છું, અને સાથે એક રૂપિયો એક રૂપાનો સિક્કો રાખ્યો આ બે હાથમાં રાખું છું. હવે રુદ્રાક્ષની માળા લાકડાની હોય, રૂપાનો સિક્કો રૂપાનો હોય કે તા ધાતુનો હોય, અને કીધું આ બે રાખીને હું અહીં અંદર અત્યારે ચિતામાં બેસું છું મારા મિત્રો સાથે જવા માટે. જો આ રૂપિયાનો સિક્કો બળી જાય, રૂપિયાનો સિક્કો પીગડીને ક્યાંય તમને ન મળે, પણ આ રુદ્રાક્ષની માળા દોરાએ સહિત આખે આખી તમને મળે, તો તમે માનજો કે હું મારા મિત્રો સાથે સ્વર્ગમાં છું. આવું કહીને તેજવો હોરો કોઈનું માયના વગર પોતે સ્વર્ગમાં સિધાવવા માટે એ પોતે એ ચિતામાં પ્રવેશો છે. આખા ગામે ના પાડી બહુ રોક્યો પણ ચિતામાં પ્રવેશો છે. વાલા ભક્તજનો, વાલા હરિભક્તો, આ કહેતા એકદમ ગર્વની લાગણી અનુભવાયો કે જ્યારે ચિતા ઠેરીને આખી આખી ચિતા ફંફોસવામાં આવીને ત્યારે કોલસા પણ ન મળ્યા એવી રાખ થઈ ગઈ, એ રૂપિયાનો સિક્કો પણ ન મળ્યો, પણ ઓલી જે માળા હતી ને એ માળા આખી આખી એમનેમ હતી, એ રુદ્રાક્ષની માળા આખી આખી એમનેમ હતી. એ રુદ્રાક્ષની માળા ખાલી કેવા કીધેલીની વાતો નથી, પણ એ રુદ્રાક્ષની માળા હજુ પણ વઢવાણના કોઈ ચારણના ઘરે રખાય છે અને હજી એને પૂંજાય છે, હજી એ રુદ્રાક્ષની માળા પૂંજાય છે. ત્યારે આ ઇતિહાસ ભાતીગણ ભારતના ભવ્ય ઇતિહાસો હતા. આ ઇતિહાસને આપણે અમર બનાવવા જોઈએ, આપણા બાળકોને પાસે બેહાડી અને આવી શૌર્ય ગાથાઓ શૌર્ય સભાઓ સંભળાવવી જોઈએ કે હકીકતમાં આ ભારત હતું. અત્યારે જે ભૌતિક જોઈએ એ ભારત નહોતું, પણ જે ભારત હતું એ ભારતની તાકાત આ હતી, ભારતના સ્વાભિમાન આ હતા. ભારત હકીકતમાં પોતાની મર્યાદાઓને માન આપતું હતું, સન્માનને માન આપતું હતું. ધન છે જનનીઓને કે જેણે આવા નરબંકાઓને જન્મ આપ્યા. કવિ દાદ લખે કે જનની જણતો ભગત જણજે, એ જણજે સંત કા શૂર નહીં તો રેજે વાંજણી, માતો મત ગુમાવીશ નોર. આવા નરબંકાઓને જન્મ આપી અને એ જણનારી માં પણ ધન્ય હશે, એ જણનારી માં પણ ધન્ય હશે. ગુરુકુલના બાળક તરીકે, ગુરુકુલના નાના છોડ તરીકે આજે તમને સર્વેને આપણી ભાતીગણ ગુજરાતી આ લોકકાથા કહેતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. સર્વેને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.